શું કરવાનું કે તને જે કરવું હોય તો છૂટ છે બધું કરવાનું. હવે આ ત્રણેય ઉત્તરો ભિન્ન ભિન્ન છે, જેને આપણે ઉત્તર આપી નથી રહ્યા એનાથી આપણે સંતુષ્ટ નથી, એને એની ઈચ્છા ઉપર છોડી દેવા ઈચ્છીએ છીએ. મેં તને કહ્યું છે એ તું કરજે, એ કોણ છે કે જેના ઉપર આપણને ભરોસો છે કે આપણે જે કહીએ છીએ એ કરશે, અને જે ચાવ્યો છે એને શું કહીએ છીએ, તને જે કરવું હોય તે કર, તને બધી છૂટ છે, વિશેષ પુષ્ટિ જેના ઉપર છે. તો ભગવાનનું આવું વલણ સર્વત્ર જોવા મળે છે. જીવની યોગ્યતા વગર ભગવાને એના ઉપર જાણે વરસી ગયા હોય કૃપા, એ રીતે પ્રભુનો વ્યવહાર છે જીવો સાથે જોવા મળે છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિ જે છે એનો સર્વત્ર ઉત્કર્ષ છે, એ જે પુષ્ટિને કારણે થાય છે એ પુષ્ટિ એનાથી પુરવાર થઈ રહી છે. સાથે સાથે શ્રી મહાપ્રભુજી બીજા બંને વચનો આપે છે, યદા યસ્યેતિ વચનાત નાહમ વેદઈ રીતિ રણાત. આ બંને ભગવાનના વચનો છે, એમાં ધ્યાનથી સાંભળજો. યદા યસ્યાનુ ગૃહ્ણાતિ ભગવાન આત્મભાવિત સજાહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ, એમ શાસ્ત્ર કહે છે. એનો અર્થ એ છે કે ભગવાન જે જીવાત્મા ઉપર કૃપા કરે છે ત્યારે એ જીવ વેદમાં અને લોકમાં એની પરિનિષ્ઠિત મતિને છોડી દે છે. સજાહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ, એકદમ નિષ્ઠાશીલ હતો વેદમાં, શાસ્ત્રમાં, મર્યાદા માર્ગમાં, એકદમ લોકની અંદર ગળાડૂબ હતો. એ વ્યક્તિ ઉપર પણ જે વખતે ભગવાન કૃપા કરે છે ત્યારે એની એ શાસ્ત્ર નિષ્ઠા અને લોક નિષ્ઠા છે એ છૂટી જાય છે. આ વાત શું બતાવી રહ્યું છે? વેદ નિષ્ઠા એટલે મર્યાદા માર્ગ અને લોક નિષ્ઠા એટલે પ્રવાહ માર્ગ. ભગવાન જ્યારે જીવાત્મા ઉપર કૃપા કરે છે ત્યારે એની વેદ નિષ્ઠાને એટલે મર્યાદા માર્ગને અને લોકનિષ્ઠા એટલે પ્રવાહ માર્ગ કે આસુરી માર્ગને છોડાવી દે છે. હવે જો બે જ માર્ગ હતા ભગવાનના વચનથી ગીતાના, કે એક મર્યાદા અને એક આસુરી, દૈવી અને આસુરી, તો બેમાંથી છોડાવ્યા તો હવે ત્રીજો ક્યાં આવ્યો, જો હતો જ નહીં તો? એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ વચન એ વાતને સમજાવી રહ્યું છે કે આ સૃષ્ટિમાં માત્ર મર્યાદા અને આસુરી આમ બે જ વ્યવસ્થા નથી, પુષ્ટિની પણ અલગ વ્યવસ્થા છે, એને આપણે રેકગ્નાઇઝ કરવી પડશે એક નસલ તરીકે, કે આ એક ત્રીજી અલગ નસલ છે, એને તમે બીજી નસલમાં ખપાવી નથી શકતા, એનો અંતર્ભાવ એમાં નથી કરી શકતા. તે જ રીતે ભગવાનનું ગીતાનું વચન છે, નાહમ વેદઈ ન તપસા નદાનેન ન ચેજ્યા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસિ માં યથા ભક્ત્યાત્વનન્યયા શક્ય અહમ એવમ વિધો અર્જુન. તો ભગવાને અર્જુનને જે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, પછી ભગવાને કહ્યું કે તે દર્શન તો કરી લીધા, પણ આ જે તને દર્શન થયું એનું મહાત્મ્ય તું સમજ, કે તું એમ નહીં સમજતો કે તારા કોઈ ગુરુજન્મના કર્મના પ્રતાપે તને આ દર્શન મળ્યા છે. ગમે તેટલા વેદના અભ્યાસથી, નાહમ વેદઈ ન તપસા ગમે તેટલા કઠોર તપશ્ચર્યાથી, નદાલેન કેટલાય દાન પુણ્ય કરવાથી, નચ ઈજ્જ્યા કેટલાય યજ્ઞ યાગાદિ કરવાથી આ દર્શન તને થવા શક્ય નથી, કેવલ અનન્ય ભક્તિને કારણે આ મેં તને દર્શન કરાવ્યા છે. આ સ્વરૂપ મારું કેવલ અનન્ય ભક્તિથી જ દર્શન કરવા યોગ્ય બને છે. શ્રી મહાપ્રભુ ભગવાન શું કહી રહ્યા છે અહીંયા? મર્યાદા માર્ગનો જેટલા પણ સાધનોના ગુણગાન કર્યા છે શાસ્ત્રે, એ બધાના ઉપર કોતરું ફેરવ્યું છે ભગવાને, કે મારું આ સ્વરૂપ પ્રાપ્ત કરવું હશે તો આમાંનું કંઈ કામ લાગશે નહીં અનન્ય ભક્તિ સિવાય. તો હવે બતાવો આ કયો માર્ગ છે? આ પુષ્ટિનો માર્ગ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ શાસ્ત્ર વચનોના આધારે, તમે ખાસ પ્રમાણ જે નિરૂપણ અત્યારે પહેલાં મેં કર્યું એના ઉપર ધ્યાન આપજો, કે આ વિષય છે એ પ્રત્યક્ષ કે અનુમાનનો નથી, શાસ્ત્રમાં આનું નિરૂપણ આ તત્વોનું કઈ રીતે થયું છે એના આધારે આ બધું નક્કી થશે. શાસ્ત્ર છે એ આ વાતને આ રીતે સમજાવી રહ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે હું તમને આ વાત કહી રહ્યો છું, આમાં મારી પોતાની કોઈ વાત નથી, અર્થાત શ્રી મહાપ્રભુજીની કોઈ પોતાની વાત નથી, શાસ્ત્રની જે વાત છે એને શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરી રહ્યા છે. આગળ શ્રી મહાપ્રભુજી કહે છે, આમાં એક વ્યક્તિ શંકા કરી છે કે માર્ગ ત્રણ છે એવું માનવા કરતાં ખરેખર એમ માનવું જોઈએ કે ત્રણ પગથિયા છે, પ્રવાહી એક અવસ્થા છે, પહેલું પગથિયું છે, એનાથી ઉપર મર્યાદાનું પગથિયું છે, અને પછી પુષ્ટિનું પગથિયું છે. એમાં એને ત્રણ અલગ અલગ ચડવાની સીડી છે એવું તમે ન કહો, કારણ કે દરેક વ્યક્તિના કિસ્સામાં એવું જોવા મળે છે કે જ્યારે શરૂઆતમાં એને જ્યારે કોઈ સંગ પ્રાપ્ત ન થયો હોય, સત્સંગ કોઈ એવું આધ્યાત્મિક વાતાવરણ મળ્યું ન હોય, તો એ લૌકિક પ્રવાહી મનુષ્યની માફક સંસાર આસક્ત હોય છે, એમાં અન્ય કોઈ ધાર્મિક સંસ્કાર કે ભક્તિ એવું કંઈ જોવા નથી મળતું. પછી જેમ અવસ્થા થાય એટલે માણસ કમાઈને એને ખરીઠામ થાય, રિટાયર્ડ થવા ઉપર આવે, ત્યારે પછી એને ઘણા ધાર્મિક વિચારો આવવા લાગે કે હવે આપણે કંઈક આધ્યાત્મિક તરફ વળવું જોઈએ, લૌકિક તો આપણે ઘણું બધું કરી લીધું એટલે થોડું કંઈક કંઈક ક્યાંક ગાયને ઘાસ આપી આવે, એને ક્યાંક દેવ દર્શન કરી આવે, અને ક્યાંક હોસ્પિટલમાં ફળફૂલ આપી આવે, એમ કરતાં કરતાં ધીરે ધીરે એની ધાર્મિકતા વધતી જાય, અને પછી કંઈક પૂજાપાઠ જેવું એને કરવાનું સૂજે, એવું બધું એ કરે તો કંઈક મર્યાદામાં આવ્યો એ. એટલે અત્યાર સુધી જે કોઈ સ્વચ્છંદ હતો એમાં કોઈક મર્યાદા એને કે હવેથી આપણે આ રીતે જીવન જીવશું, એમ કરતાં કરતાં પણ પછી જ્યારે એને એમ થાય કે નહીં આ બધું આપણે જે કરી રહ્યા છીએ એ આપણે પાંદડે પાંદડે પાણી રેડી રહ્યા છીએ, એના કરતાં મૂળમાં આપણે જવું જોઈએ. અત્યાર સુધી આપણે આપણા લૌકિક પારલૌકિક કામના માટે કરતા હતા, એના કરતાં હવે આપણે થોડું નિષ્કામ નિસ્વાર્થ ભાવથી જે કરવું તે કરવું જોઈએ, જેથી આપણને મોક્ષ મળે અથવા ભક્તિ મળે, ભગવાન પ્રસન્ન થાય, એમ કરીને થોડો થોડો એ પુષ્ટિભાવ તરફ વળતો થાય. તો આવું વ્યવહારમાં જોવા મળે છે લોકોમાં કે એક જ વ્યક્તિ છે એના જીવનમાં આ જાતના ત્રણ પગથિયા જોવા મળતા હોય છે. એટલે જે વ્યક્તિ એની મતલબ પ્રૌઢતમ અવસ્થા થઈ ગઈ, વાળ ધોળા થઈ ગયા, માથે કાલ પડી ગઈ, ત્યાં સુધી પણ ધાર્મિક નથી થયો, તો એને પણ પ્રવાહી કે આસુરી એવું ટાઇટલ આપી દેવાની જરૂર નથી, આવતા જન્મમાં થશે એમ કહી શકાય એવું અહીંયા એક પ્રશ્ન કરતા છે. એણે વિચાર મૂક્યો છે કે આવું વિચારો, આને ત્રણ વ્યવસ્થા અલગ ન કરો કે કંઈક પ્રવાહી એટલે આ સૃષ્ટિમાં જ્યારથી આવ્યો અને પ્રલય પર્યંત એ પ્રવાહી જ કે આસુરી જ રહેશે, એને ક્યારે પણ ભક્તિ નહીં મળે, ક્યારે પણ એની મુક્તિ નહીં થાય. આ જે તમે કહી રહ્યા છો એના કરતાં એવું વિચારો કે આ પગથિયા છે, આ પગથિયા ઉપર થોડો સમય રહે પછી એના ઉપર મર્યાદા માર્ગમાં જશે, મર્યાદા માર્ગમાંથી પછી પુષ્ટિ માર્ગમાં આવશે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ વ્યવહારમાં કોઈક એક વ્યક્તિ કે અનેક વ્યક્તિના અંદર જીવનમાં એવું જોવા મળતું હોય એની કોઈ ના નથી, પરંતુ આ માર્ગ ત્રણ અલગ અલગ નથી, પગથિયા છે, એ વાત શાસ્ત્રના આધારે સિદ્ધ થતી નથી. માર્ગૈકત્વેપિ ચેદ અંત્યૌ તનુ ભક્ત્યાગમૌ મતૌ ન તદ્યુક્તમ સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિકઃ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ યુક્તિથી કે સૂત્ર દ્વારા અને ફલની જે વ્યવસ્થા છે એના દ્વારા પણ આ સિદ્ધ થતી નથી. એ તમે જુઓ કે સૂત્ર જે છે આને અનેક રીતથી વ્યાખ્યા કરેલી છે વ્યાખ્યાકારોએ, અત્યારે અહીંયાનો જે વર્ગ છે એમને જે રીતે સરળતાથી સમજી શકાય એ હેતુથી હું કહી રહ્યો છું કે સૂત્ર ત્રણ છે, મુખ્ય બે, ભક્તિ સૂત્ર અને એક મર્યાદા માર્ગી સૂત્ર એટલે ધર્મસૂત્ર અને બ્રહ્મસૂત્ર, આમ કુલ ત્રણ સૂત્રો છે. પ્રવાહ માર્ગીઓ માટે કોઈ સૂત્રની જરૂર નથી, એ લોકો પોતાના સૂત્ર પોતે જ બનાવી લે છે. એટલે ભક્તિ જે સૂત્ર છે શાંડિલ્ય મુનિના છે, નારદ ભક્તિ સૂત્ર છે, એ ભક્તિ માર્ગની સરણી માટે એક અલગ સૂત્ર શાસ્ત્ર પ્રકટ થયું છે. મર્યાદા માર્ગના અંતર્ગત બે મુખ્ય માર્ગો છે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ, એટલે જ્ઞાન માર્ગીઓ માટે બ્રહ્મસૂત્ર છે અને કર્મ માર્ગ માટે જૈમિની મહર્ષિ દ્વારા મીમાંસા સૂત્રની રચના થયેલી છે. यदि मार्ग एक ज होत ते स्थिति में सूत्रकारों भिन्न भिन्न मार्ग अनुसार भिन्न भिन्न सूत्र की रचना करने जरूर थी नहीं। एक सूत्र ना त्रण प्रकरणों करी शक्या होत, कर्मसूत्र, ब्रह्मसूत्र अने भक्ति सूत्र। जो तमे एम मानी रहा छो कि प्रवाह छे ए प्राथमिक मार्ग छे, बीजू सोपान छे मर्यादा मार्गनू छे, अने त्रीजू सोपान छे पुष्टि मार्गनू छे जे छेल्लू भगवाननो साक्षात्कार करावे छे, तो तमे एम कही शक्या होत, सूत्रकारो पण आ वातने समझी शक्या होत अने एमणे सूत्रनी रचना ते रीते करी होत, परंतु एमणे आ पृथक पृथक सूत्रों प्रकट कर्या छे ए वात ज एने सिद्ध करे छे के आ एक बीजानो भाग नथी। दाखला तरीके एक स्कूल होय, स्कूल नी अंदर गुजराती, हिंदी, अंग्रेजी, इतिहास, गणित, भूगोल, नागरिक शास्त्र आ विषयों अलग अलग भणावामां आवे छे, एनी पुस्तकों अलग अलग होय छे। ए चौथा पांचमा धोरण थी ज्यारथी शुरू थाय छे आगळ जता जता ए बधा विषयोनी अलग अलग आगळ आगळनी पुस्तकों आवती जाय छे। कोई जगह ये पुस्तकों भेगी नहीं थती कि गणित की अंदर विज्ञान मे कि विज्ञान में इतिहास मे ने इतिहास में तमने नागरिक शास्त्र मिली जाए, नागरिक शास्त्र में तमने कोई केमिस्ट्री मिली जाए, एवी जातनों क्या तमने जोवा नहीं मळतु। तो शिक्षा विभाग एना थी शू समझावा मांगे छे कि आ बधा विद्यानी अलग अलग शाखाओ छे, जे शाखानी अंदर जेने और वधारे आगळ वधवु छे आगळ जईने वधी शके छे, એમાં કોઈ પણ વિદ્યાને એકબીજાની સાથે એકબીજાના અંદર ઘુસાડવાની આવશ્યકતા નથી, કેમ કે અલગ વિષય જ અલગ છે। કોઈ વિદ્યાર્થી એમ કે તમે શા માટે આટલા બધા ચોપડાઓના અલગ અલગ થતા કરો છો, એક સાથે બધું કેમ નથી કરી દેતા કે એક પાઠ ગુજરાતીનો હોય, બીજો અંગ્રેજીનો હોય, ત્રીજો ગણિતનો હોય, ચોથો ઇતિહાસનો હોય, પાંચમો નાગરિક શાસ્ત્રનો હોય, સાતમો ઉદ્યોગનો હોય, આવું એક જ ચોપડી કેમ તમે નથી આપી દેતા? એ નથી આપી શકાતી, કેમ કે વિષયો અલગ અલગ છે, એટલે અલગ અલગ જ આપવા પડશે। આપણે જેમ ગોગ્રાસ આપીએ ને, ગોગ્રાસની અંદર એવું હોય કે એમાં દાળ, રોટલી, ભાત, ખીર, શીરો, અથાણું, પાપડ એ બધું ભેગું હોય, એની અંદર આપણે ભોજન કરવા બેસીએ ત્યાં જેવી રીતે બધી અલગ અલગ વસ્તુઓ હોય એવી રીતે નથી હોતી। પણ કેટલાક લોકોને ગોગ્રાસ જેવું જ ખાવાનો આનંદ આવતો હોય છે, એવા પણ ટેસ્ટવાળા લોકો હોય છે, મેં અનુભવ્યા છે, મારા પરિવારમાં પણ અનુભવ્યા છે કે જેમને એમ જ ફાવે છે, એવી એવી વિચિત્ર વિચિત્ર કોમ્બિનેશનથી માણસ ખાય કે આપણને જોઈને એમ થાય કે આ કેમ ઉતરી શકે ગળામાંથી નીચે, પણ લોકો એવા વિચિત્ર કોમ્બિનેશનથી ખાતા હોય છે। અભ્યાસનો વિષય છે અથવા એવું એમનું ભાગ્ય જે કહો તે, પણ એવી જ કોઈક રૂચિવાળો છે એ અહીંયા પણ શ્રી મહાપ્રભુજીને વિનવી રહ્યો છે કે કૃપાનાથ ત્રણ માર્ગ અલગ બતાવો, એના કરતા અમે બધાને બ્રહ્મસંબંધ આપી શકીએ એવો કંઈક રસ્તો બતાવો ને। મૂળ વાત અહીંયા છે, તમે કોઈક એવો ઉપાય બતાવી દો કે અમારે પુષ્ટિ પ્રવાહને મર્યાદા અલગ અલગ લોખા ન પાડવા પડે, અને મોટી સાઈઝની કંઠી જે ફિક્સ છે એનાથી મોટું માથું આજ સુધી કોઈનું નથી થયું, બધાના ગળામાં આવી શકે એમ કંઠીની સાઈઝ છે, એવી રીતે બ્રહ્મ સંબંધ પણ ગમે તેને આપી શકાય એવું કંઈક ગોઠવી દો। પછી મહાપ્રભુજી કહે છે કે હું લાચાર છું, મારા વશમાં તો આવું ગોઠવણ કરી દે, પણ શાસ્ત્ર એનું સમર્થન નથી કરતું, ભક્તિ સૂત્ર અલગ પ્રકટ થયા છે, વેદાંત સૂત્રો અલગ પ્રકટ થયા છે, મીમાંસા સૂત્રો કર્મના અલગ થયા છે, તો આ ત્રણ અલગ સરણી છે, એ સૂત્રથી પણ સિદ્ધ થઈ રહ્યું છે, યુક્તિથી પણ એ જ વાત સમજાઈ રહી છે। યુક્તિથી શું? ભગવાનનું સ્પષ્ટ વચન છે, યદા યસ્યાનુગૃહ્ણાતિ ભગવાન આત્મભાવિતઃ સજહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતા। ભગવાન જેના ઉપર અનુગ્રહ કરે છે એ વેદમાંથી અને લોકમાંથી પોતાની મતિ, પોતાની આસ્થાને છોડી દે છે। તો જ્યાં એક હોય સિસ્ટમ, એમાં ક્યાં છોડવાની આ વાત આવે બીજાને? કોઈકને છોડ્યા વગર જો કોઈક નથી અનુસરી શકાતું, એનો અર્થ શું થયો? કે એ એક સ્વતંત્ર પ્રણાલી છે, તમને જો આ ટ્રેનમાં સવાર થવું છે તો આ ટ્રેનને તમારે છોડવી પડશે, ડબ્બા તમે એકબીજા બદલી શકો, ટ્રેન સેમ હોય, પણ અલગ અલગ દિશામાં જતી જે ટ્રેનો છે એમાં એક સાથે તમે કેવી રીતે સવાર થઈ શકો છો? એમાં કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ કન્સેશન મળી શકે એવું નથી। એટલે ભગવાન સ્વયં એમ કહી રહ્યા છે કે હું જ્યારે કૃપા કરું છું ત્યારે લોકવેદમાંથી પોતાની આસ્થાને છોડી દે છે, તો આ ત્રણ માર્ગને એક કેવી રીતે માની શકાય, એના પગથિયાને આપણે કેવી રીતે માની શકીએ, એ અલગ અલગ નિસરણી છે. તમે એમ કહેતા હશો કે પગથિયા તો હોઈ શકે એક છોડ્યું અને બીજું પકડ્યું, પરંતુ એનાથી આગળ જઈને વાત કરી રહ્યા છે. હવે ફળ જુઓ તમે, હવે કોઈ સંદેહ નહીં રહેજો હોવી જોઈએ. જો તમે એને એક નિસરણી માની રહ્યા છો તો ફળ તો એક હોવું જોઈએ ને, ત્રણેયનું, મર્યાદાનું ફળ, પ્રવાહનું ફળ અને ભક્તિનું ફળ તો એક હોવું જોઈએ. પરંતુ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે પુષ્ટિનું ફળ પુરુષોત્તમ પ્રાપ્તિ છે, કે એમની ભક્તિ છે. મર્યાદાનું ફળ છે એ આટલી વેરાયટી છે, એમાં અંતર્યામીનો સાક્ષાત્કાર છે, અક્ષર બ્રહ્મનું સાયુજ્ય છે, આત્માનંદની પ્રાપ્તિ છે, સ્વર્ગલોકરૂપ ફળની પ્રાપ્તિ છે, અને જે તે દેવતાઓના અંદર જેની ભક્તિ હોય એને એ દેવલોકનું સાયુજ્ય, એ દેવનું સાયુજ્ય કે દેવલોકની પ્રાપ્તિ, આ મર્યાદા માર્ગના બધા ફલો છે. અને પ્રવાહ માર્ગનું ફળ છે લૌકિક છે, એટલે સંસાર પ્રાપ્તિ. તો જે માર્ગનું ફળ સંસાર પ્રાપ્તિ હોય એ પુરુષોત્તમ પ્રાપ્તિનો માર્ગનું પગથિયું કેવી રીતે બની શકે, આ વાતનો વિચાર કરો. કે જેનું સંસાર પ્રાપ્તિ છે એ તો ઓપોઝિટ ડાયરેક્શન છે. કદાચ તમે એમ કહી શકો કે કોઈ વ્યક્તિ વચ્ચે મર્યાદા માર્ગમાં ઉભો છે તો એ જો ઉતરશે તો પ્રવાહ માર્ગમાં જશે, ચડશે તો પુષ્ટિ માર્ગમાં જશે. પરંતુ જોવાની વાત એ છે કે જ્યારે એ પુષ્ટિ માર્ગમાં જશે ત્યારે એને મર્યાદા માર્ગનો પૂર્ણ ત્યાગ કરવો પડશે. એ નિષ્ઠા જે છે એનો પૂર્ણ ત્યાગ કરવો પડશે, ત્યારે જઈને એને પુષ્ટિ માર્ગના અંદર અધિકાર પ્રાપ્ત થશે, તે વિના એ પણ પ્રાપ્ત નહીં થઈ શકે. તો એવું અંગ માનવાનો અર્થ શું રહ્યો કે જ્યાં એનો પૂર્ણ ત્યાગ કરવો પડે, એના વગર એ ત્યાં આગળ વધી ન શકે, તો એને અંગ માનવાથી ફાયદો શું? એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ ત્રણેય પૃથક પ્રણાલી છે, એને એકબીજાની સાથે ભેળસેળ નહીં કરવી જોઈએ. તે સિવાય શ્રી મહાપ્રભુજીએ એક ઓર વિશિષ્ટતા બતાવી છે કે ભગવાન જ્યારે જે જીવાત્માને પ્રકટ કરે છે જે માર્ગ માટે, જે પ્રણાલી માટે, ત્યારે એનો જીવ, એ જીવાત્માનો દેહ અને એની કૃતિ, આ ત્રણેય એ માર્ગના અનુરૂપ ભગવાન બનાવે છે. તમે જાણતા હશો જે વખતે વૃત્રાસુર અને ઇન્દ્રનું યુદ્ધ થયું ત્યારે એક સમસ્યા ઊભી થઈ. ઇન્દ્ર દેવ યોની છે અને વૃત્ર છે એ અસુર યોનિમાં પેદા થયો. વૃત્રાસુર પોતાના પૂર્વજન્મમાં ગંધર્વ હતો, ચિત્રકેતુ, પાર્વતીજીનો ઉપહાસ કર્યો એણે, મજાક ઉડાડી, એ શાપને કારણે એને અસુર થવું પડ્યું, એટલે એને દેહ અસુર પ્રાપ્ત થયો. અસુર દેહ છે એ દેવ વિરોધી છે, ભગવદ્ વિરોધી દેહ છે. એટલે વૃત્રાસુર જે વખતે ભગવાનને સ્તુતિ કરી રહ્યો છે ત્યારે ભગવાનને એ એમ નથી કહી રહ્યો કે મને અત્યારે આપ